બુદ્ધિમાં છે, હાથમાં હતા. બરાબર. રમણ મહર્ષિ ને રામકૃષ્ણ પરમહંસ બુદ્ધિ વાળા કે મોક્ષ ના પોતે હાજી લઈ હોય. બરાબર. તારું હાજી ની કામ કહેવાય. નાની પુરુષ હતા તે દાદા ની જેમ બહાર કેમ નહી પડ્યા, વધારે ગુપ્ત કેમ રહ્યા? અક્રમ માર્ગ હતો, ક્રમિક માર્ગ હતો, એટલે એમાં થાય નઈ, બીજા ને કશું લાભ ના થાય બાબો. બરાબર. ચિંતા કોઈ નહીં, એમની પોતાની ચિંતા, બહાર ની ચિંતા હતી, અંદર ની ચિંતા નથી. અંદર આનંદ હતો, બહાર ચિંતા તેવલક થાય. અને આ આક્રમ માં છે, અંદર બહાર બધી ચિંતા થઈ. માર્ગ જુદો છે, આ નવી જ માર્ગ છે. 10 લાખ વર્ષે નીકળે તારક વક બધા કામ થઈ જાય, તેમાં નંબર લાગે તે ખરો. સારો નંબર લાગે ને? સારો નંબર લાગે નઈ તું તો બહુ વાંકી. તારો નંબર લાગી ગયો દાદા. પેલો એવું હતું ને, એક સાધુ પુરુષ, એક સાધુ પુરુષ સાધુ થી પાણી માં પગ તો ના મુકાય ને, તે નદી આખી ઓળંગ એટલે નદી માં પગ તળી ને પણ રાજચંદ્ર પાસે જ્ઞાન લેવા ગયા હતા, એ વાત સાચી? એક સાધુ પુરુષ પાણી માં પગ મૂક્યા વગર, ના પાણી માં તળી ને એ લોકો થી પગ ના મુકાય. કે છે કે સાધુ થી પાણી માં પગ ના મુકાય, છતાં પાણી માં તરી ને નદી ઓળંગી ને એક સાધુ શ્રીમદ પાસે જ્ઞાન લેવા ગયા હતા, એ વાત સાચી છે? સાધુ નામ કે તો એક પાપ જ લાગે છે, શું કે છે પાપ લાગે. સાધુ કઈ છે? સાધુ નથી ને, આ કોના માટે વાત છે? સાધુ થઈ રહ્યા માટે વાત છે. આ તો આ સાધુ ના મૂક્યો તો એ સાધુ ક્યાં થયેલા છે? અત્યારે જે સાધુ હતો ને, સાધુ જ થઈ રહ્યો. સાધુ તો કોનું નામ કહેવાય કે જેના ક્રોધ માન માયેલો અંધા પડી ગયેલા હોય, કોઈને અસર ના કરતા હોય. અને આ તો આપડે કહીએ મહારાજ બાપજી તમે બરોબર નથી કહ્યું તો ક્યાં મળે અંદર? એ સાધુ જ નથી. એમાં પાણીમાં પડે તોઈશું, ના પડે તોઈશું, ખબર પડે ને? આ તારી વાત તો પૂછી એટલે આમ ધ્યાન મળે દાદા. કાનજી સ્વામી હતા ને, એ બુદ્ધિ માં કેવાય કે જ્ઞાન માં કેવાય? બુદ્ધિ આત્મા ની બુદ્ધિ પર જો સમજ આપડો આ માર્ગ હાર્સી ને માર્ગ સમજ પડે ને? હા. અને બુદ્ધિ વાળા અહંકાર વધતો જાય અને હાર્દિલી વાળા અહંકાર ઘટતો જાય. તને લાભ થયો છે પૂરેપૂરો કે? ધીરે ધીરે લાભ થાય છે. પૂરેપૂરો થયો નથી હજુ? શું શું થાય છે? શું કાચું રહે છે? રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટ વાળી બે પહેલી બે આજ્ઞા મને ખબર નથી. ઓહો, વાત કરે ને રિલેટિવ એટલે નામ આવ છે, ત્યાગ છે, અમાન છે, પુણ્યા ભાવ નું સામાયિક એનું પરિણામ એ જોઈએ એટલે સામાયિક થતું જાય. તરત તરત પડે ને, તારે સમજ પડી? જોતા આવડશે? ટ્રાય કરી. આ ભૂપેન્દ્ર બેન જોઈએ તે આ આંખે છે, તે આ આંખે મામા દેખાય અને અંદર ની આંખે શુદ્ધ આત્મા દેખાય. સિગિલિંગ સર્વિસ ક્યાં છે? અમરે છે ને, ત્યાં સિગિલ ઇન્ડિયા કંપની માં છે, ચેરમેન છે. ઇન્ડિયામાં એક એક કંપનીમાં ચેરમેન છે. એ મુંબઈ માં છે? બરોડામાં છે ચેરમેન છે ને? કે અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે પ્રગટ થાય તો આ જે બુદ્ધિ વાળા છે એ લોકો નો મોક્ષ કેદારે થશે? એનો નિયમ આવશે ને, એનો નિયમ આવશે, એની લાઈન એ ક્યુમાં ઉભા છે, ક્યુમાં વાળા આવશે તો એ બસ માં બેસશે. પણ આ તો નવી જ જાતનો નફો એમને લિફ્ટમાં બેસી બઉ પુનસારી તને કોણ પાડવા ગયું તું એની મેરે ભટકી થઈ જશે તૈયાર થાય એ થઈ જશે દાદા, દાદાની કૃપા હોય તો થઈ જાય બધું. દાદા દાદા તો મોટા ડાક્ટર છે, ભલભલા ની સર્જરી કરી નાખે. દાદા જો મને ખબર હોય કે મારી પાસે વધુ પડતી બુદ્ધિ છે તો પછી હું બુદ્ધિ ને નફો નહીં કહેવા દઉં ને? ખબર ના હોય તારે અને કેટલાક તો ખબર હોય તો ઉડતા ખુશ થાય કે મારે વધારે બુદ્ધિ છે, બુદ્ધિ થી વધારે જોઈએ જ કે એવું માને. એ તારી બેન ને બધા વધારે બુદ્ધિ જોઈએ જ, બુદ્ધિ ના હોય માણસ શું કામ નથી. અમે કઈ ભાઈ અમારે બુદ્ધિ નહીં તો એવી રીતે એમને લાગી પણ એમ નથી ખબર કે બુદ્ધિ હોય તો અહંકાર હોય, અહંકાર હોય તો પેસા નહીં રહેતા પેલા મોકલો ના પેલા આવું. તારા બુદ્ધિ વધારે છે ખરી. પેલા સેજ સુધી અર્જુન તો છે, સેજ તો હશે જતી રહેશે. દાદા મહાવીર સ્વામી ને આટલા ઉચ્ચ આત્મા જેવા મહાવીર સ્વામી ને પેલા કઠિયારા એ કાનમાં ખીલા ભોક્યા હતા અને પેલા નાક પગ પર કરડ્યો હતો, તે એવા મહાવીર સ્વામી એ એવા કેવા કર્મો કર્યા હશે પેલા ના જન્મો માં તે એમને છેલ્લા અવતાર માં આવું થયું? હા, એ તો મોટા માણસ ને મોટો કર્મ હોય એમને છે તે રાજા ના અવતાર માં પોતે ઊંઘ ના આવે તેથી પ્રધાન ને કહેલું કે આ બધા જે રાજેન્દ્ર વાળા છે એ બાર વગાડે ને હું ઉઈ જવું ત્યારે વગાડે, તો મને ઊંઘ આવતા ફરી વગાડે પછી બંધ કરી દેવાનું. એટલે બધા વાજિંત્ર વાગ્યા કરે ને એમ કરતા કરતા રાખે ઊંઘી જાય. પણ પેલા વાજિંત્ર વાળા તો ટેવ પડી તે ઊંઘી ગયા, રાજાજી ઊંઘી આગળ તો હોય તો એ વગાડી વગાડે જ કર્યા કરે. એ તો આનમાં પડી જાય તાણ. એટલે પછી રાજાજી જાગ્યા પછી કે મેં આ લોકો ઓર્ડર કર્યો છે મારા ઊંઘવા માટે વગાડવાના છે, આ તો એમના તાણમાં પડ્યા છે આ લોકો. એટલે બહુ અકળી ગયા, ગુસ્સે થઈ ગયા. રાજા પ્રધાન ને બોલાયો, પ્રધાન રાતે આવ્યા. પ્રધાન કે શું છે આ બધું? કે છે આ તો ઉડતા મને જગાડે છે ઉડતા. પ્રધાને એ લોકોને છે તે ખુબ ઠપકો આપ્યો. રાજાજી કે છે એમને માફ કરવા જેવા નથી, કે છે એને સાંભળવાની બહુ આ પોતાના તાનમાં પડ્યા છે માટે કોન એમના બહુ એ થયા છે. તે કોનમાં શિશુરેળો કર, ગરમ ગરમ કરીને શિશુરેળો શિશુરેળો મરી ગયા બિચારા. તેનું આ કોનમાં ખીરા ભાડે તું કશું કરીશ એવું નહીં કરું. દાદા હું જે કઈ પણ કરું હવે બધા જીવ માત્ર ને શુદ્ધાત્મા સ્વરૂપે જોવાનું ને પછી લખેલું છે કે તત્વ સ્વરૂપે જોવાનું, તો શુદ્ધાત્મા સ્વરૂપ ને તત્વ સ્વરૂપ માં શું ફરક છે? શુદ્ધાત્મા એ તત્વ છે, આ જગત માં આ બીજું બધું અતત્વ છે અને ઇટરનલ ને તત્વ કે છે. શું કે છે? ઇટરનલ જે હોય તેને તત્વ કહેવાય અને જે ટેમ્પરરી છે તેને તત્વ ના કહેવાય, અતત્વ. એટલે શુદ્ધાત્મા એ તત્વ છે. અદાની પ્રસાદી ટેબલ તો ક્યાં ગયું? પામવો અને અક્રમ વિજ્ઞાન થી મોક્ષ પામવો એમાં મોક્ષ પામનાર ની પુણ્ય અક્રમ માં બહુ કેવાય કે નહીં? બહુ જબરદસ્ત કે, કારણ કે કશું કરવાનું નહીં. ના ના, લીફ માં જવું અને પેલા લીફ બંધ થઈ ગયેલી હોય અને પેલા દાદા પર જવું કેવું લાગે? બરાબર. આઠ દાદરા ચડાવે ને અત્યાર તો આપડે વામ કેટલા વાગે નીકળવાનું? ના થયું હોય તે વાંચે. કારણ કે આ મેટ્રિક ની પુસ્તકો તારે વાંચવા પડે. મેટ્રિક એટલે યર વી ઓલરેડી પાસ. મંસાર અને દારૂ બધું છૂટી ગયેલું. પછી તેદા ઠીક છે કે આવે તો મારે જગત નું કલ્યાણ માં જ મારે પડવાનું. મારું કલ્યાણ થઈ ગયું કે જેવી નઈ ને. બરાબર. વિસા ઓફિસર સ્ટેમ્પ મારી પણ ફાઇલો તો ઘૂંચવાડ્યા વાળી કઈ મારી ફાઇલો ઘૂંચવાડે. સ્ટેમ્પ જ મારી દેવાનો. મુક્તિ નઈ સ્ટેમ્પ મારવાનો. બરાબર. ક્યારે લલિત કરામ પગે થયું અને પછી લોક કલ્યાણ ની ભાવના જાગી. અરે આનંદ થી એ વિચાર બધા મટી જાય. શું કે દાદા નો આનંદ વિચારી આવ્યા કરે છે. એવું છે ને કોઈ વિષય નહી, વિકાર નાવાનું એટલે પવિત્ર જ હોય. શું કરે છતાં નહીં છે. દાદા તમને 76 વર્ષ થયા, તે તમને ચશ્મા કેમ નહી આવે ને બધા દાંત કેમ નહી તમારા પડી ગયા? મેં ખરાબ જોયું હોય તો ચશ્મા આવે ને, સીધું જોયું હોય તો સારો ચશ્મા આવે. વાકા જોના ને ચશ્મા. દાદા પણ 76 વર્ષે પણ ચશ્મા નહી હે? નથી પણ એ પણ દેવતા વંચાય બધું વંચાય. પછી આપડે શું હતો? નહી પૂરતા પાછા જેને ચશ્મા હતા ને એ દોઢ દોઢ ને બબે આમ કઈ કઈ નીકળો. હું વધરા જેવો દેખું છું. ચશ્મા કાઢી તો વધરા જેવો દેખાય. કઈ નાખેલો. હવે એવું કેતો નથી, લોક બધા કરાવે. એ તો અમુક અમુક નજીક ના બધા સેવા કરનાર ને તેનો કાઢેલો. બધા કેળા ચાર હજાર માં ચાર બારા ચશ્મા વાળા રેપા ચાર ચાર કુદરત નો તમે શું થાય છે? હા તે લાગતા નથી હજુ. 105 ઓછા માં ઓછા શું વાત છે? લોકો તરફ અમારા 76 વર્ષ પછી તમાર મુંબઈ વાળા શું? મુંબઈ વાળા પેલા લોકો પૂછવા ગયેલા, ભા દાદા નો યોગ કેટલા વર્ષ નો છે? તે આ દિશામાં કોઈ ગયા કોઈ તો એ દિશા વાળા કે 25 કે છે. પછી એક દિન એવી કે છે કે આપડે આ પેલા જ્યોતિષી સારા છે પૂછાઈએ તો પૂછાય તો એ કે છે 125. હે મળતું એ શી થાય? ત્રીજા એક ફરો અમારી ગુરુ પૂર્ણિમા ઉજવાતી હતી. તે વડોદરામાં આવીને મારા ગામના હતા ને કે જરા અવરું અવરું બોલે આ લોકો ગામના એટલે ગામમાં હક એ ગુરુ પૂર્ણ દાડે આયા તો આમ દર્શન કરતા નથી. તાર ભગવાન જાણે પણ આવું લોકો તાર શું બેઠે એમ કહીએ તમને શું કહ્યું આ બધા મારે એમની ઉંમર આપી દે મારી ઉંમર ના શું કરે મારે ખૂટતું હોય તાર મત છે ને સ્ટોક માં આમ કોઈની પાસે કઈ લેતા જ નથી હા પણ સ્ટોક માં છે ને છે સ્ટોક રોન પામે એવું કરવાનું આપડે વ્યવસ્થિત માં રાખો તમારી કલમ ત્રણ ને વ્યવસ્થિત પ્રમાણે આ વર્લ્ડ માં કોઈ ચીજ બાકી ના રહે કોઈ ચીજ બાકી ના રહે ફાઈલ ન સંભાળી કાલ કે થાળી આવી એમાં કઈ જરા ખાઈ હોય તો થાળી એ ફાઇલ છે ખાઈ હોય તો આગી પછી કરી બીજું બધું જમી લેવું શું મખાન કરવાના કે સારી થઈ છે ખાલી મીઠું વધારે પડવું છે એવું કેવાનું ના એવું કશું બોલવાનું જ નહીં ને બોલવાનું સારું છે એમ કરી જમી લેવાનું પાછું બીજું બધું હોય તે જમવાનું તે કહી રહ્યા રહેવાનું બનાવનાર ને પોતાને કરી ખાય તો આપણે કે તમે ખારી થઈ કશું કહ્યું કેમ નહીં તો કે અમે કઈક તમે ખાવાના છો ને અમારે કેવું પડે એટલે તમને પોતાને ખબર પડવાની ના ખબર પડે આપડે કહીએ તો ખરાબ લાગે કારણ કે છે કોક દાળ ભૂલ થઈ તેને જમતા નથી શું કઈ પણ કોઈ દુઃખ થાય એવું કરીએ આપડે અમે તો ઘેર હીરા બાનુ ને અમારું બેનું ડિવિઝન જ જુદું આ ડિવિઝન તમારું આ ડિવિઝન અમારું એ એમનાથી ઘી ધરતું હોય તો એમ કશું બોલીએ કે નહીં કારણ કે ડિવિઝન એમના રિઝન અને મારા રિઝન નો ધંધા હું કશું કે નહીં તમે ફલાણ કેમ રૂપિયા લીધા મને ગમે નહિ કોઈ કે મને તો મગજ કચી જાય પેલા જ્ઞાન હતું ત્યારે કોન્સ્ટિટ્યુશન હતું ત્યારે હા એટલે પછી આવું ભાગ પાડી દીધું કે તમારે અમારા વાત કરું ને અમે તમારા વાત કરીએ તમે દાદા એટલે જ ગ્રોસરી સોંપી દીધી મારી વાઇફ ને ગ્રોસરી લાવવા માટે ડિવિઝન જુદા હા મારે રોજ બોલવાનું એ પૂછે અમને મારે બોલવાનું દરરોજ પૂછે એ રોજ પૂછે પણ પછી છે તે કોઈ થોડો કારણ લાવે કઉ બે ત્રણ દાડા પૂછવાનું ભૂલી ગયો ભાઈ પછી કાગળ લાવે તમે કહું કે કેમ કાગળ લાવે તમે કહો છો તમે ફાવે તે લાવજે એટલે પાછું બીજા પૂછવાનું શરૂ કરે ભૂલી જાય તમારે પૂછવાનું અમે કહીએ તમને ઠીક લાગે આ બેરું મર્યાદા સચવાઈ છે બહાર લોકો શું સમજે મર્યાદા સચવાય પછી તમારે જે ખાવાનું બધું ખાવાનું તમારે પૂછવાનું એ તમારો વિવેક અને અમારે એમ કહેવાનું કે તમને જે ઠીક લાગે તે આપણો વિવેક બે લોકો દેખે એવો રાખો મારું ગયડા છે ભાગ્યા નથી મતભેદ જ નહીં મતભેદ નું સ્થળ રાખવું નઈ ને, જ્ઞાન નતું તો મતભેદ નું સ્થળ રાખવું નહીં. પૈસા જાય તો વાંધો નહીં પણ મતભેદ ના પડવા જોઈએ. પાંચ પચાસ ડોલર વધારે ખર્ચ થાય પણ મતભેદ નહીં. મતભેદ થી રાતે મન ચેન ના પડે ને, અને પચાસ ડોલર વધારે ગયા હોય ત્યારે ફરી આવી મળશે ના એ મળે. હજુ કાચી અત્યારે ખરા હજુ તો કરતા જયંતિ ઉજાવડા જાય કરે છે ઉઠતી જ નથી લોકો. જે આવે મારા જયંતિ જે જે આવે ગઈશાલ તો પંચોતેર ની હતી ને, પંચોતેર જણ ફેરી આપતો હતો પછી જયારે ઉજવવાની હતી તે હું લેતો નથી. મારે ફેરી પાસે અમારા સંઘમાં આપી દેવાના છે મિલે સર એમ પછી ભાઈ વાતમાં ના પડી કઈ. હા એને બિચારા ને 30,000 આ ખર્ચ થાય એટલો 75,000 બિચારા એટલી બધી સાધન ક્યાંથી લાવે લોકો કે તો એક ફક્ત એનો મનમાં એમ ભાવ ના થઈ ભાવના પૂરી કરવી પડે ને મારી પાસે વધ્યા છે તે આપી દેવા પછી બસ હું કેવા લઉં. હું તો બધો કમાયો હતો અને ખોટે બહુ ગયેલી સબ ચલતી ધર્મના કે પૈસા ના રહ્યા એવો આપડા ખાસ સંઘ નો કાયદો આપે છે. કશું સંઘપતિઓ કશું લે નહી, ત્રણ સંઘપતિઓ છે અમદાવાદના સંઘપતિ, વડોદરા ના સંઘપતિ, મુંબઈ ના સંઘપતિ, નવી ના સંઘપતિ જુદા. નો કયો તક નો લો ઇઝ લો, નો લો ઇઝ લો. બોલો એ તો કાયદો નહીં, કાયદા હતો આ બંધન બંધાયો. કોઈ કે આમ બેઠો, કોઈ હતું આમ બેઠો, કોઈ આમ આમ પગલા વાગે રહી કશું ધર્મ. જેમ જેમ અનુકૂળ આવે તેમ બેસો શું કહે. અને પેલે બીજે ગયા ધર્મ ગયા એ પક્ષી લાગે નખો પમાડી વાળી પડે ના દુખે છે દુખે છે ને સીરી પક્ષી લાગે પણ ના ધમકી દેવા દે. તે તો લોકો કહે છે તમારા દાદા કાયદો બહુ મોટો છે, લો તો બધા એમાં આવી જાય કે પરમ વિનય ધર્મ, પરમ વિનય નો માર્ગ. એટલે પરમ વિનય તો ના રખાય તો વિનય માત્ર માણસ ચાર હજાર જેવું થાય માણસ. પણ તમને એમ લાગે કોઈ માણસ કશું જરા ભૂલવાળો નથી દેખાતો અને બધા સુખિયા દેખાય પાછા મળ્યા પછી. હા કોઈ ના મળે તો દિવેલ નહી બીજા બાજુ બાર ના દિવેલ લઈને ફરતા થાય. પછી પચાસ તો કોઈ દાડો માગે તો આ લઈએ પણ તે તો થાકી જમું પછી બીજે રોજો પછી એવી ચીજ નહીં. ત્યાં નહી ખાધે લોકો મીના કે છે કે એને આપો પ્રસાદ. બે ચાર વખત ખાધેલો છે બધા પ્રસાદ ચાખી લો બધા તારે સીધા થાય તો બુદ્ધિ સીધી થાય ના એટલે આ પ્રસાદ ચાખે બધા આપડો સંઘ એટલો એવો છે કે જ્યાં માર ખાઈને માર ખાવાનો શોખ છે ત્યાં લગાવી મારે પછી હાથ દુખે છે એટલે પછી હાથ બંધ રાખે હાથ દુખી જાય ને અને લોકોને આ શોખ વધી જાય પછી પછી પછી વાંધો ના આવે પણ ચાકા પહેલો હવે તો આપડે હાવ અનુભવતા હોય ને તો આપડે જોઈશું નથી એવું કે પોતે જાતે ના જાય અહીંથી એક બોડી નીકળે છે એલ્યુમિનિયમ લાઈટ એકદમ તેથી ત્યાં જઈને પછી ત્યાંથી જવાબ લઈને પાછું આવે પ્રશ્ન ઉભો થયો હોય કોઈ દાદા ભગવાન થ્રુ સત્ય દાદા ભગવાન ની સાક્ષી શ્રી મંદિર સ્વામી નમસ્કાર કરું મારા સારા થઈ ગયેલા ચોખ્ખા માં બહુ સારા માં સંસાર થી ખરા ને સંસાર હું દાદો છોકરો નાની ઉંમર નો મારી ઉંમર નો ના તમારી મને ને ત્યાં મોટો યોગ તેજેન્દ્ર પ્રસાદ ની ઉંમર મારી જેટલી 42-43 તેજેન્દ્ર પ્રસાદ ની ના તેજેન્દ્ર ઓ પ્રમુખ સ્વામી ની ખરી એમ બહાર એમની ખરી એમ ને ભાદણ નો છે તે અમાર ભાભી છે તે એ માર્ગ પાડે છે 85 વર્ષ એટલે પછી અમારે આમાં જવું આવવું પડે ને એટલે પછી આપડે એ ભાભી ને અમારે ત્યાં અમારે ત્યાં રહે છે મકાન જવું બધેલું છે મેં તમે અહીં રહેજો કહ્યું આવે અમારે ત્યાં રહેવાનું નહીં ભાદણમાં તમે આપડે અહીં રહેજો આખું મકાન ફરતા હોય ને તમે એટલે અમારી ભાભી ત્યાં રહે છે એટલે પછી મને કે પ્રમુખ સ્વામી મારી પધરાવણી કરે કરાવડાવો અને ઉપર રાખ્યો કયું મેળે બધે કરે છે સારી રીતે બે ચાર દાડા રહ્યા હતા એટલે પછી અમને ક્યાંથી બોલાયા હતા તો અમે ગયા હતા પછી મને તો પેલો એવું લાગે ને કે આ યોગી મારે નથી એટલે મને તો પેલો એવો લાગે એવું લાગે ને એમાં મોડે કહ્યું મેં તમે તો હજી બહાર ગયા કહ્યું બધા યોગી મારે નથી છે બધા તે તો એમને બહાર અને હું તો જ્ઞાની પુરુષ કેવો ને એટલે શું એમને બહુ અત્યારે કોઈ કોઈ જગ્યાએ તો બે જગ્યાએ થી એક બાજુ મને બોલાય એક બાજુ એમને બોલાય જોડે બે હમ સાહેબ હા શું થાય અને હમણાં છે તે એમનું મંદિર બંધાયું તો અમાર ભાભીએ છે તે પોતે જાતે રહીને બંધાવડાયું એટલે પૈસા પોતા નહીં લોકોના પૈસા પણ પોતે વહીવટ પોતે કર્યો બાદરમાં સ્ત્રીઓનું મંદિર પેલું મંદિર તો હતું એટલે પછી બંધાયું તે પછી પછી મને કે અમારે ભાવી કે કશું તમે કશું કર્યો હતા એમાં હું તો 3000 રૂપિયા આપી કર્યું હતું ત્યાં જે કહ્યું કરજો ત્યાં જમાડી ત્યાં જમાડી છે તમારે શું કહ્યું અને અમારા માથમાં આવે તો હું 5000 આપીશ પણ અમારા માથમાં આવી ના છે કે 3000 આપી દે તે હું ગયો હતા તે યોગી મહારાજ ને એ લોકો વહીવટ કર્યો ને તે યોગી મહારાજ ની ગાડી અમે ગઈ હતી જોડે મારી દીધી આ બાજુ જો કહેવાનો અર્થ જ નહીં ને હા ધરા આગળ બધું ડિસ્કશન કરીએ તેનો શું અર્થ કે અમારો ઘોડો આવો છે તેવો છે શું અર્થ કરો આંધ્રા ને દાદા જ્યોતિષ વિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન સાચું વિજ્ઞાન છે, તેમ છતાં આપણે કેમ એમાં ના પડવું જોઈએ? જ્યોતિષ વિજ્ઞાન એ તો ગણિત છે, ગણિત છે એટલે બે અને બે ચાર થાય, એમાં નવાઈ નહીં ને. પણ કોન્સ્ટિટ્યુશન ની કલમ 3 નો એ ના થાય ભંગ, તમે જે થવાનું છે એને તમે રોકો. જ્યોતિષ વિદ્યા એટલે શું કે અમુક આ ગ્રહો હતા ને તે વખતે આનો જન્મ થયેલો, તો પેલા એ ગ્રહો નામાં જેને જન્મ થયેલો તેનું આ બેનું એટલે એને એનું જે જીવન છે એવું જ આ જીવન હોય શકે, એવું બધી રીતે આ ગુણાકાર છે બસ. પણ તદ્દન સાચું ના પડે, જાણકાર હોય તો થોડું ઘણું સાચું પડે, પણ જીવતો છે તો હજી જ્યોતિષ સાચું ના હોય. શું કહ્યું? મોટા મોટા દાડો વાળા બેઠા હતા ને, વિશ્વામિત્ર વશિષ્ઠ, રાતે 12:30 કે 5:30 વાગે વાર માં આપો, રાજા રાજા અભિષેક કરાવડો, એટલે 12:30 ઉઠ્યા બધા, આવડા આવડા દાડો મોટા મોટા વશિષ્ઠ ને વિશ્વામિત્ર બધા મુનિઓ બધા યરગંદ રાતે કઈ કઈ એ કઈ નું કઈ કરી નાખી, શું કઈ નું કઈ કઈ કહીએ બમારી કઈ નું કઈ કઈ નાખી, દળાવાર ફરી આયા નહીં, ખોટું પડે ને બધું. માણસ નો જીવતો છે તો સુધી કાલે વાર શું શું કરે, અહંકાર જીવતો છે ને ત્યાં સુધી. બાકી આ લોકો કે છે બનવાનું છે બનવાનું છે બધું કે છે ને, તે બધા ગપ્પા બધા મારા નકામાં, જે બનવાનું છે ફરવાનું નથી કે શું કે શું કે. તો આપણે એમને કહીએ તો બંધ રાખે ગાડીએ ચલાવે રસ્તા પર, ચાર ગાડીએ ચલાવે બંધ રાખે, જે બનવાનું છે એ બનવાનું છે, તો એનો અર્થ ઊંધો કરી નાખ્યો છે. તેથી હિન્દુસ્તાન જતા ભારત નથી, શું હોવું જોઈએ તે તમે કહું, ઉગાડી નાખે ગાડીઓ ચલાવો, સાવધાની પૂર્વક ચલાવો, અને પછી અથડાય તે વ્યવસ્થિત. શું કહ્યું?